मूर्ति निहारी भई में दीवानी, तेरी मूर्ति निहारी भई में दीवानी, भई में दीवानी, भई में दीवानी, भई में दीवानी, तेरी मूर्ति निहारी भई में दीवानी, तेरी मूर्ति निहारी भई में दीवानी। मन मस्तान छवि तोय मोहन, मन मस्तान छवि तोय मोहन, निरख भई में मस्तानी, निरख भई में मस्तानी, निरख भई में मस्तानी, मस्तानी, मस्तानी, तेरी मूर्ति निहारी भई में दीवानी, तेरी मूर्ति निहारी भई में दीवानी, भई में दीवानी, भई में दीवानी, भई में दीवानी, तेरी मूर्ति निहारी भई में दीवानी, तेरी मूर्ति निहारी भई में दीवानी। बेन सब आया नमदन के, नैन बेन सब आया नमदन के, शकत न बेद बखानी, शकत न बेद बखानी, शकत न बेद बखानी, बखानी, बखानी, तेरी मूर्ति निहारी भई में दीवानी, तेरी मूर्ति निहारी भई में दीवानी, भई में दीवानी, भई में दीवानी, भई में दीवानी, तेरी मूर्ति निहारी भई में दीवानी, तेरी मूर्ति निहारी भई में दीवानी। तो से ही मेरी लगन लागी है, तो से ही मेरी लगन लागी है, लगन लागी है, लगन लागी है, लगन लागी है, लगन लागी है, तो से ही मेरी लगन लागी है, जग जीवाना

അംബുജലോചന പവരിപ്പുമോചന ചിത്തവന ജിയരാണി കാരിഗയോ അംബുജലോചന പവരിപ്പുമോചന ചിത്തവന ജിയരാണി കാരിഗയോ ചിത്തവന ജിയരാണി കാരിഗയോ ചിത്തവന ജിയരാണി കാരിഗയോ സാവരിയോ നേനാമാരുഗയോ സാവരിയോ നേനാമാരുഗയോ സാവരിയോ നേനാമാരുഗയോ ജനായക്കെ സേന മേ ജാദുഡാ ഡാര ഗയോ നേന മേ ബേന മേ നേഹ ജനായക്കെ സേന മേ ജാദുഡാ ഡാര ഗയോ സേന മേ ജാദുഡാ ഡാര ഗയോ സേന മേ ജാദുഡാ ഡാര ഗയോ സാവരിയോ നേനാ മാരുഗയോ സാവരിയോ നേനാ മാരുഗയോ സാവരിയോ നേനാ മാരുഗയോ ബാസുരി ബജായക്കെ സുന്ദര ഗായക്കെ വിരഹ ജഗായ ജിയാ ജാര ഗയോ ബാസുരി ബജായക്കെ സുന്ദര ഗായക്കെ വിരഹ ജഗായ ജിയാ ജാര ഗയോ വിരഹ ജഗായ ജിയാ ജാര ഗയോ വിരഹ ജഗായ ജിയാ ജാര ഗയോ സവരിയോ നേനാ മാര ഗയോ സവരിയോ നേനാ മാര ഗയോ സവരിയോ നേനാ മാര ഗയോ സവരിയോ നേനാ മാര ഗയോ ഗ്രഹീ കർ ഭവ ജല പാര ഉതാര ഗയോ പ്രേമാനന്ദ കോ നാഥ ഗ്രഹീ കർ ഭവ ജല പാര ഉതാര ഗയോ ഭവ ജല പാര पार उतार गयो सावरियो नैना मार गयो सावरियो नैना मार गयो सावरियो नैना मार गयो सावरियो नैना मार गयो सावरियो नैना मार गयो स्वामिनारायणं कृष्णं भक्तिधर्मात्मजं भुवि प्रादुर्भूतमहं वन्दे पातुं सद्धर्ममासुरात् होम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः अनंत कोटि ब्रह्मांडना अधिपति આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરધામમાં બિરાજી ભગવાનની દિવ્ય મૂર્તિનું સુખ લઈ રહેલા આપણા ઉપર કૃપાદૃષ્ટિ વર્ષાવી રહેલા આપણા ગુરુદેવ પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અત્યારે આપણા અધ્યાત્મ જીવનના નાવિક સમાન પૂજ્યપાદ ગુરુ મહારાજ ગુરુકુલ પરિવારના તમામ બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય સંતો તથા કથા શ્રવણ કરી રહેલા સર્વે ભાવિક ભક્તજનોને હેતથી જય શ્રી સ્વામિનારાયણ. ભગવાનની શરણાગતિ એ ભગવાનને પામવાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. ભગવાનની શરણાગતિ તુલ્ય અધ્યાત્મ જગતમાં બીજું કોઈ એવું સાધન નથી કે જેનાથી ભગવાનને સૌથી વધુ રાજી કરી શકાય. પણ શરણાગતિ ત્યારે જ શ્રેષ્ઠ કહેવાય, શરણાગતિ ત્યારે જ સંપૂર્ણ કહેવાય કે શરણાગતિના તમામ લક્ષણો એ ભક્તમાં હોવા જોઈએ. ગત કથામાં આપણે બે લક્ષણો આનુકૂલ્યસ્ય સંકલ્પઃ, ભગવાનની અનુકૂળતા પ્રમાણે ભક્તના સંકલ્પો હોવા જોઈએ તે, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, ભગવાનના ભજનમાં પ્રતિકૂળ પદાર્થ વ્યક્તિ આપણા સ્વભાવો આપણી કોઈ ક્રિયાઓ કોઈ કાળ કર્મ જે પણ કંઈ ભગવાનની ભક્તિમાં પ્રતિકૂળ છે ભગવાનના ભજનમાં પ્રતિકૂળ છે તેનો ત્યાગ કરવો એને કહેવાય પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. આજે ત્રીજું લક્ષણ છે રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. શું છે? રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસઃ. ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ, મને મળ્યા એ ભગવાન એ મારું રક્ષણ કરશે. મેં જેની કંઠી બાંધી છે, મેં જેનો આશરો સ્વીકાર્યો છે, મેં જેને મારો કાંડું જેના હાથમાં સોંપ્યું છે, એવા મારા કલ્યાણના કરતલ મારા મહારાજ, એ જ મારા રક્ષક છે. એ દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. વડતાલના પાંચમા વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછાયો કે હે મહારાજ, આશ્રયનું શું રૂપ છે? ત્યારે મહારાજે પણ એ જ કહ્યું કે રક્ષાનો કરનારો ભગવાન વિના બીજા કોઈને જાણે જ નહીં. કેવો દ્રઢ આશરો જોઈએ, કેવો દ્રઢ વિશ્વાસ જોઈએ? તો જૂના જમાનામાં લાકડાના દરવાજા બનાવતા, ઘણાએ જોયા હશે, આજે પણ ઘણા જગ્યાએ હોય છે, પેલે કડી વાટ દેવાના, એ જૂના દરવાજાઓમાં ખીલા જડવામાં આવતા. એ ખીલાઓને આ બાજુ એક બાજુથી જડી અને પાછળથી બે કડી હોય એને આમ વાળી દે, અને પછી એને એવો ટાઈટ મજબૂત થઈ જાય કે પછી એને ગમે તેટલો પ્રયત્ન કરો કાઢવાનો, કે ગમે તેટલું બારણું પછડાય, તો પણ એ ખીલો ક્યારેય નીકળે નહીં. એટલો મજબૂત, બસ કાં તો એને બાળવામાં આવે, કાં તો એને તોડવામાં આવે, તો જ એ ખીલો નીકળે. જેમ એ ખીલો બારણા સાથે દ્રઢપણે જોડાયેલો છે, એવી રીતે આપણો વિશ્વાસ દ્રઢ હોય કે બસ મારો મહારાજ એ મારી રક્ષા કરશે, તો એ શરણાગતિનું ત્રીજું લક્ષણ છે. કુંડાલ ગામના કલા ભગત, ભગત એટલે સાવ ભળા ભોલા ભગત એને જ કહેવાય ને. પૂજ્ય ગુરુ મહારાજ ઘણી વખત કહે છે ને, ભને કાંઈ નહીં ભ, ગને કાંઈ નહીં ગ, અને તને કાંઈ નહીં ત, ભ ગ ત, કોઈ કાનો માતર નહીં, એમ સાવ સરળ હોય એને ભગત કહેવાય. જગત અને ભગતનો માર્ગ તદ્દન જુદો. જગતમાં જેટલું બીજાને શિષ્યામાં ઉતારતા આવડે, જેટલી ચીટિંગ કરતા આવડે, એટલા એ આગળ વધે જગતના માર્ગે, પણ ભગતના માર્ગે જેટલા નિષ્કપટ અને નિર્દોષ થઈ શકે એટલા એ ભગવાનના માર્ગે આગળ વધે, ભગવાનને વાલા બને. આ કલા ભગત એવા જ નિર્દોષ, પણ જગતના કેટલાક લોકો એમને આ પસંદ નહીં. પરિવારના સભ્યોને એ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે એ એને પસંદ નહીં, એટલે કલા ભગતને હેરાન કરે. જ્યારે સમય મળે, જેવો મોકો મળે, એટલે તરત જ બે વેણ કહી દે, ક્યારેક એવી રીતે પરેશાન કરે. પણ ભગત એ બસ પોતાના ભગવાન સામે દ્રષ્ટિ છે, ગમે તે થાય પણ મારે ભગવાનને મૂકવા નથી, એમ માની અને ભગવાનનું ભજન કરે છે. એક દિવસ આ પરિવારના સભ્યોને શું સૂજ્યું હશે, કલા ભગત સવારે વાડીએ ગયા, એના ભાઈઓ ત્યાં પહોંચી ગયા, એને કહ્યું કે ભગત આ તમારી વાડી નથી. ભગત કે આજે કાલ સુધી હું આને ખેડું છું, આને અહીંયા વાવું છું, કાલે આ ખેતરમાં કામ કરતો હતો, ના આજે તમે કયો વાડી નથી? અમે કહ્યું ને આ તમારી વાડી નથી, તમે નીકળી જાઓ. પણ એમ કેમ મારે નીકળી જવું, મારી આજીવિકા છે, તમે એને છીનવી લ્યો, હું શું કરીશ? એ અમારે કાંઈ નથી જોવાનું, આ તારી વાડી નથી, જો તારે તારી વાડી જોતી હોય તો ભગવાન સ્વામિનારાયણનો આશરો મૂકી દે, બાકી આ વાડી તારી નથી. ભગત કે આશરો તો હું ન મૂકું. ભગત ત્યારે તો નીકળી ગયા. આ બાજુ કોઈ બીજો આધાર નહીં, એટલે બાજુમાં કડી ગામ, ત્યાં એક સુબાનું રાજ્ય, એનો અધિકાર આ ક્ષેત્રમાં હતો, એટલે એની પાસે જઈ અને ભગતે ફરિયાદ કરી. અધિકારી સાહેબને કહ્યું, સાહેબ કંઈક મદદ કરો, આવી રીતે અમારા ભાઈઓએ અમારી જમીન પડાવી લીધી છે, કંઈક મદદ કરો. હવે બરોબર આ ભાઈઓ એ પહેલાં એ સુબાને થોડાક પૈસા ખવડાવી દીધેલા, એટલે સુબા ભાઈએ અધિકારીએ પણ કાંઈ જવાબ બરખો દીધો નહીં. કહેવાય ને કે ન્યાય નીતિ નાનાને માટે, મોટાને બધું માફ, વાગે માયરું માનવી, કોણ કરે ઇન્સાફ? ન્યાય નીતિ બધા આજે જે નિયમો છે એ બધા કોના માટે છે? નાના નાના માણસો માટે. મોટા મોટા માણસોને કોઈ નિયમ લાગુ પડે નહીં, એ ગમે તેટલા સરકારના કાયદાઓ તોડે પણ એને લાગુ પડે નહીં. કાં એની પાસે મની પાવર છે, ગમે તેમ ગમે ત્યાંથી રસ્તાઓ નીકળી જાય, પણ નાના માણસોને શું કરવું? ભગતને કોઈ રસ્તો સૂજ્યો નહીં. સામેવાળાએ પૈસા ખવડાવી દીધેલા એટલે અધિકારીઓ સામા ફેર્યા કે જો તમારી જમીન હોય તો કાગળિયા લાવો. શેના કાગળિયા? જ્યારે તમારી જમીન આપી હોય તમારા પિતાશ્રીએ ત્યારે તેનો દસ્તાવેજ કર્યો હોય ને, એની સાઈન કરી હોય ને, એ કાગળિયા લાવો. એટલે ભલા માણસ, અમારા પિતાએ અમને ત્યારે તો એમ કહી દીધું હતું કે જો આ તમારી જમીન આ આટલા ભાઈઓની વેચી દીધી હતી, બસ અમારે કોઈ કાગળિયા કર્યા નથી. અને આખું ગામ લોકો સાક્ષી છે, બધાને પૂછી લો, બધાને ખબર છે કે આ જમીન મારી છે ને હું વર્ષોથી આ જમીનમાં પાક લાવું છું ને ખેડું છું, બધાને ખબર છે. જો ભાઈ, અમે ગામનું નથી માનતા, તમારે ત્યાં જે ગામ બોલે એ અમારે સરકારમાં તો કાગળિયા બોલે. કાગળિયા હોય તો બતાવો. હવે કાગળિયા તો હતા નહીં, એટલે બાજુમાંથી કોઈ હશે એને કીધું કે ભાઈ જો કાગળિયા ન હોય, કાંઈ ન હોય તો સમ ખાઓ. આજની જેમ સમ ખાવાનું એ વખતે સિસ્ટમ નહોતી, આજે તો ગળું પકડીને કે માના સમ એટલે પૂરું, એમ નહીં. એ વખતે સમ ખાવા એટલે અતિ કપરું કામ હતું, અગ્નિ પરીક્ષા જેવું કામ હતું. મહારાજ વચનામૃતમાં પણ એનું વર્ણન કર્યું છે, ગોળો જહેલાનું વચનામૃત છે. મહારાજ કે કોઈ પોતાના પાપનો પ્રાયશ્ચિતનો કોઈ સાયદી ન હોય ત્યારે પાપને તો પાપનું પ્રાયશ્ચિત કરવા માટે શું કરવું, પોતાના ઉપર કલંક ટાળવા શું કરવું, તો ગોળો જાળવો. ગરમા ગરમ ધગધગતો અગ્નિનો ગોળો હોય એને જલાવે, જો એને કાંઈ ન થાય તો લોક માને કે બસ આ સાચો માણસ છે, એની માથે કોઈ કલંક નથી. સમ ખાવા પડશે તમારે. ભગતને પૂરો વિશ્વાસ કે મારો મહારાજ હું સાચો છું એટલે મારી રક્ષા કરશે, કાંઈ વાંધો નહીં, હું સમ ખાવા તૈયાર છું. પછી તો બીજા ત્રીજા દિવસે તૈયારી થઈ, લાલ ચોળ ગોળો પ્રગટાવવામાં આવ્યો, અગ્નિ એમાં નાખવામાં આવ્યો, એકદમ લાલ ચોળ રાતો ચોળ ગોળો થઈ ગયો. ગામ લોકો પણ આખું જોવા આવી ગયું, જાણે સરઘસ ભરાણું હોય એમ. અધિકારીઓ પણ આવ્યા, ભગતને કહેવામાં આવ્યું, ભગત લ્યો આ ગોળો જાલો. એ વખતે ભગતે એક પણ વિચાર કર્યા વિના, જેમ પ્રહલાદજીએ લોઢા લાલ ચોળ તપાવેલા થાંભલામાં કીડીની લાઈન જોઈ, એમ ભગતે લાલ ચોળ તપાવેલા ગોળામાં શ્રીજી મહારાજની મૂર્તિના દર્શન કર્યા. કણ કણમાં મારો મહારાજ બેઠો છે, એ મારી રક્ષા કરશે. હે પ્રભુ, હે પ્રભુ, મને તારો આધાર છે, મારી રક્ષા કરજો. આટલું મનોમન નક્કી કરી અને ચાલતા થઈ ગયા, અને લાલ ચોળ ગોળાને કોઈ પણ સંકોચ વિના હાથમાં લઈ લીધો. ગામ લોકોની આંખો ચાર થઈ ગઈ. આ શું, કોઈ વેદના નહીં, કોઈ ઉહકારો નહીં. આપણે તો ગરમ ડાળનો સબડકો ઓરખાઈથી લેવાઈ જાય ભૂલથી, તોય જીભ તમતમી જાય છે અને ઉહકારો નીકળી જાય છે. પણ ભગતને તો લાલ ચોળ ગોળો હાથમાં જાયલો તોય કાંઈ નહીં. એમ કરતા આખી આખું ગોળા આખે આખા ખેતરને પ્રદક્ષિણા કરી અને પાછા આવી, અને જેવા ગોળો મૂક્યો, ગોળો મૂકે ન મૂકે, પેલો અધિકારી છે ભગતના પગમાં પડી ગયો કે ભગત તમે સાચા ને તમારા ભગવાન સાચા. ગામ લોકોને પણ પ્રતીતિ થઈ કે નહીં, આ કલા ભગતના ભગવાન સાચા છે, નહીતર આ કાર્ય કોઈનાથી થાય નહીં. અરે આ ગોળાની પાસે પણ કોઈ જાય તો પણ દાહ લાગે, પણ આ ભગતે તો આખો ગોળો ઉપાડ્યો. કેટલાય સત્સંગી નહોતા, એ સત્સંગી થઈ ગયા. બોલો, આવો દ્રઢ વિશ્વાસ કે ગમે તે થાય મારો મહારાજ મારી રક્ષા કરશે, કરશે ને કરશે જ. નહીતર શું થાય, ઘણી વખત આપણને વ્યવહારિક કાંઈ પ્રોબ્લેમ્સ હોય અને સંતો પાસે પ્રાર્થના કરી હોય, સંતોને રસોઈ આપી હોય, અહીંયા સંતોએ પણ કહ્યું હોય કે આજે અમે તમારા નામની ધૂન કરીશું, પ્રાર્થના કરીશું, પણ પછી કાંઈ સારું ન થાય તો નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થાય. મહારાજે કીધું ને કે નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થાય તો તત્કાળ કોઈ સંત પાસે જઈને નિષ્કપટ થઈને વાત કરવી, નહીતર એ સત્સંગમાંથી પાડે. નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થાય કે મારું કલ્યાણ થશે કે નહીં થાય, હે આ ભગવાન સાચા હશે કે નહીં થાય, નહીં સાચા હોય, મને મહારાજ મળ્યા છે તો ખરા, હું એનું ભજન તો કરું છું, આટલું એના માટે મહેનત કરું છું, પણ આપણું શું થશે. મહારાજે લખ્યું વર્તાલના 12મા વચનામૃતમાં કે નિશ્ચયનું અંગ જેને દુર્બળ હોય તેને તો એમ થાય કે શું જાણીએ આપણે મરીને ભૂત થઈશું, રાજા થઈશું, દેવતા થઈશું કે શું થઈશું. પણ જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તે તો મનમાં એમ જાણે છે કે જે દિવસથી મને ભગવાન મળ્યા છે, ખાલી ભગવાન મળ્યા છે તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ગયું છે, હવે તો મારા મુખથી જે વાત સાંભળશે તેનું પણ કલ્યાણ થશે. આવો દ્રઢ વિશ્વાસ. કે જે દિવસથી મને ભગવાન મળી ગયા હજી આપણી કોઈ સ્થિતિ નથી થઈ, છતાંય મહારાજ કે આવો નિશ્ચય રાખવો. આ છે રક્ષિષ્યતિ તે વિશ્વાસ. ત્યાર પછી ચોથું લક્ષણ છે ગોપતૃત્વ વર્ણમ તથા. શું છે? ગોપતૃત્વ વર્ણમ તથા. આ ખૂબ મોટી વાત છે. વિશ્વાસ, રક્ષા કરે છે ભગવાન, આવો વિશ્વાસ. પણ એ ભગવાન કોણ, કયા ભગવાન મારી રક્ષા કરશે? કારણ કે આજે ઘણા બધા ઉપાસ્ય દેવો છે. આજે હિન્દુ સંસ્કૃતિમાં તમામની ઉપાસનાઓ જુદી જુદી છે, કેટલાય ધર્મો છે, કેટલાય સંપ્રદાયો છે. તો મારા ઉપાસ્ય કોણ? આપણે ગત કથામાં શરણ્યની વાત કરી હતી ને, કે આપણા શરણ્ય કોણ હોવા જોઈએ. એક જિજ્ઞાસુ અને મુમુક્ષુ તરીકે આપણે શાસ્ત્ર અને સંતોના અભિપ્રાયથી આપણે નક્કી કરવું જોઈએ. એવી રીતે મારા શરણ્ય કોણ, એવો દ્રઢ નિષ્ઠા હોવી જોઈએ કે હું આના શરણે આવ્યો છું, એ જ મારા આધાર. મહારાજે વડતાલના પાંચમા વચનામૃતમાં લખ્યું કે પોતાને કોઈ સુખની ઈચ્છા હોય તો પણ એ ભગવાનની પાસેથી જ માગે, ભગવાન વિના બીજો કોઈ એને સુખદાયક મનાય જ નહીં. જો અહીંયા બહુ મોટી મહારાજે વાત કરી દીધી, એક નિષ્કામ ભક્ત છે અને બીજો શરણાગત ભક્ત છે. નિષ્કામ ભક્ત છે એ ભગવાનની પાસે કાંઈ માગી ન શકે, જ્યારે શરણાગતિની સુગમતા તમે જુઓ. થોડા સમય પહેલાં પૂજ્ય દેવપ્રસાદ સ્વામીનો લેખ હતો, શરણાગતિની સુગમતા. બસ આ જ શરણાગતિ હોય તો એ ભગવાનની પાસે માગી શકે. જેમ કોઈ બાળક છે, એને કંઈક જોઈતું છે તો કોની પાસે માગે? પોતાની માતા પાસે માગે તો કાંઈ એ માતાનો દ્રોહ નથી કરતો, એનામાં કાંઈ ખોટ નથી, પોતાની માતા પાસે માગે છે ને. હા, પછી માતા છે એ બાળકને હિતકારી છે, એ પ્રમાણે એ આપે. એમ ભગવાનની પાસે આપણે માગી શકીએ શરણાગતના ભાવથી. હું આપનો બાળક છું, હે પ્રભુ મારે આટલું મદદ કરજો, આમ કરજો. પણ ભગવાનને જો યોગ્ય લાગે તો એ ભગવાન આપશે, ન યોગ્ય લાગે તો આપણે પણ સ્વીકારી અને ભગવાનને રાખવા જોઈએ. પણ એકમાત્ર આધાર, એકમાત્ર જેને નક્કી કર્યા છે કે આપણે આના શરણાગત છીએ, રામ શ્યામ ઘનશ્યામ જેના શરણાગત હોઈએ, એનો પૂરો નિષ્ઠા, પૂરી નિષ્ઠા, પતિવ્રતાની ભક્તિ. જેમ પતિવ્રતા સ્ત્રી હોય, એને કાંઈ જોતું હોય પદાર્થ, એને કાંઈક ઈચ્છા હોય, કાંઈ લેવું હોય, તો એ કોની પાસે માગે? પોતાના ધણી પાસે ચોખ્ખું છે. જો બાજુવાળા પાસે માગવા જાય તો એને શું કહેવાય? એના પતિવ્રતાપણામાં એટલી ખોટ કહેવાય. એમ જો આપણે ભગવાનના શરણાગત થઈ અને બીજા પાસે માગીએ તો એટલી શરણાગતિમાં ખામી કહેવાય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા, ભિખારી થાવ તો નારાયણનો, નરનો તો ક્યારેય નહીં. આ પૂર્ણ શરણાગતિ છે. અને આજીવન સ્વામીએ ક્યારેય ગમે તેવી મુશ્કેલીઓમાં પણ નારાયણને સંભાળ્યા છે. ક્યારેય કોઈ જીવને કોઈની પાસે માગ્યું નથી, હાથ લાંબો નથી કર્યો. 21 દિવસનો અભૂતપૂર્વ યજ્ઞ હોય, ખાંડ ખૂટી જાય, સ્વામી મહારાજ પાસે આવીને પ્રાર્થના કરે, હે મહારાજ આપનો ઉત્સવ છે, આપનું આ કાર્ય છે, કંઈક મદદ કરજો પ્રભુ, હું આપના માટે કરું છું, આમાં અમારું કોઈ અહંપણું નથી. અને મહારાજ બીજા ત્રીજા દિવસે જ તત્કાળ મદદ કરે છે. શા માટે? પૂર્ણ શરણાગતિ છે. પણ જો બદલામાં રાખીએ તો ક્યારેય એક બેસણી બેસે નહીં, કોઈનામાં હેત થાય જ નહીં. એક બાપા આવ્યા છે ને, સંતોએ પૂછ્યું કે બાપા ભજન કરો છો કાંઈ? હવે તો ઉંમર થઈ. એટલે હા કરું ને, ભજન કરો. કેટલી માળા ફેરવું? કે બાપા 20 માળા ફેરવું છું સ્વામી. 20? એમ કોની માળા ફેરવો? કે સ્વામી પહોંચ આ દેવની, પહોંચ આ દેવીની, પહોંચ આ આ દાદાની, પહોંચ આ દાદીની. એટલે સંતોએ કીધું, બાપા આવી રીતે તમે ખીચડો કરો, એના કરતાં કોઈ એકની માળા ફેરવતા હોય તો? અરે સ્વામી તમે જે નાના કહેવા, તમને એમાં ખબર ન પડે, એક ક્યારેક રૂઠો હોય તો બીજો કામ લાગે ને. એક કામ નું લાગે તો બીજો. એટલે ભલા માણસ, આ કોઈ આ કઈ પગનું ખાસડું થોડું છે કે એક નો ફાવે તો આપણે બીજું પહેરી, બીજું નો ફાવે ત્રીજું પહેરવી? ચપ્પલની જોડી બદલાવે એમ ઈષ્ટદેવને બદલાવે નહીં, ઘણા ભગવાનને આમ સ્પેર વ્હીલની જેમ રાખે. કેમ મોટર કારમાં સ્પેર વ્હીલ હોય ને, ચાર હાલતા હોય ને એક સ્પેરમાં હોય, એમ અત્યારે કામ આપતા હોય એને રાખે, પછી એક સ્પેરમાં હોય, જો આનો કામ આપે તો બીજા પાસે જાય. આ જેમ ઈષ્ટદેવનું છે એમ આપણા ગુરુનું પણ એવું હોવું જોઈએ. નહીં રાજે ઘણી વાર ગુરુમાં આવું કરતી, જ્યાં સારું લાગે અહીંયા સારું લાગે, ત્યાં જ્યાં માન પ્રતિષ્ઠા મળે. ચોક મને ખ્યાલ છે નાના મોઠે નાના મુખે મોટી વાત થાય છે, પણ આ તો મોટા સંતો પાસે સાંભળીએ છીએ અને ઘણીવાર જોવામાં પણ આવે છે, એટલે ગુરુમાં પણ આવી દ્રઢ નિષ્ઠા હોવી જોઈએ. એક વખત નક્કી કર્યા કે આ મારા ગુરુ, આપણે એના હાથમાં કાંડું સોંપવું પછી પૂરું. એવા સંત તળી ઓળખાણ, કહું સૌ સાંભળો, પછી સોંપી તેને મન પ્રાણ, એ વાળે તેમ વળો. પછી મન અને પ્રાણ એને સોંપી દીધા છે, પછી બુદ્ધિ આપણી બંધ થઈ ગઈ છે, બસ હવે એ વાળે તેમ વળો, એ જેમ કહે તેમ કરે જાઓ, કલ્યાણ થઈ જશે. હા, શોધ કરતા પહેલા એક નક્કી હોવું જોઈએ કે મારા ગુરુ આ, નહીં તો પથ્થર એટલા દેવ કરે, દેવ એટલે આ શ્રીફળ વધારે, શ્રીફળ જેટલા વધારે એટલી પ્રસાદી ખાય, એને ક્યારેય કોઈ એક જાતની બેસણી બેસે નહીં અને એક જાતની હેત થાય નહીં. અને જ્યાં સુધી પતિવ્રતાની ભક્તિ ન થાય ત્યાં સુધી શરણાગતિમાં ખામી છે. તો આ ત્રીજું ચોથું લક્ષણ છે, ગોપતૃત્વ વર્ણમ તથા. આપણા દેતળ ગામના ગોપાલભાઈ વેકરિયા એક વખત પોતાના ઘરે ફળિયામાં ખાટલો ઢાળીને બેઠા હતા. બરોબર એ વખતે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો, કાળી ધોતી પહેરેલી, રુદ્રાક્ષની માળાઓ ગળામાં ધારેલી, હાથમાં પણ રુદ્રાક્ષની માળાઓ, કપાળમાં કાળું તિલક આવ્યો. આવીને કે જય ખાલી જગ્યા, કે બોલાય નહીં બધું, જય ખાલી જગ્યા કે એમ કહીને ઉભો રહ્યો. બાજુમાં પેલો ઘોડિયામાં બાળક સૂતો હતો, ગોપાલભાઈ ઉભા હતા, બેઠા હતા. ગોપાલભાઈ કે બોલો શું, કોનું કામ છે? એટલે કે તમારે, મારે બેન ક્યાં, તમારે શું કામ છે? એટલે કે હમણાં થોડા સમય પહેલાં હું આવ્યો હતો અને મારા બેને માનતા કરી છે, હું અહીંથી ચુંદડી અને શ્રીફળ લઈ ગયો છું, એટલે આ આ દીકરો સૂતો ને એ મારી ઉપાસ્યાની માનતાથી થયેલો છે. એમ કોને કોને દીધો છે? લે મેં માનતા કરીને દીકરો એટલે થયો છે. એમ ગોપાલભાઈ એકદમમાં લાલચોળ આંખો થઈ ગઈને ઊભા થઈ પેલા દીકરાને ઘોડિયામાંથી ઉપાડી અને પેલા બ્રાહ્મણના હાથમાં મૂકી દીધો. લે રાખ તારી પાસે તારો દીધેલો, મારે નથી જોતો. ઓલો મૂંઝાઈ ગયો, ભલા માણસ આ મારે ક્યાં હાચવવો? હતર જગ્યાએ ફરું છું ત્યારે એક જગ્યાએ માંડ ફળે છે, અને હવે મારે આને ક્યાં હાચવવો? મારું માંડ માંડ પૂરું થાય છે. નહીં નહીં ભાઈ સાહેબ, ભાઈ સાહેબ આ દીકરો રાખો, મારે હવે કાંઈ જોતું નથી, છતર આપવાની વાત થઈ હતી ને, મારા બેનને કહેજો મારે જોતું નથી, હું જાઉં છું, આ દીકરો રાખ. નહીં નહીં ઉભો રે એમ નહીં, જો દસ વખત બોલ આ દીકરો તારી માનતાથી નહીં, મારા સ્વામિનારાયણ ભગવાને દીધેલો છે, બોલ દસ વખત. દસ વખત ગોપાલભાઈ એ વખતે બોલાવ્યું, પેલો દસ વખત બોલ્યો ને પછી દીકરો હાથમાંથી લીધો અને પછી પેલાને વેતો કરી દીધો. આવી વાત મહારાજે વચનામૃતમાં કીધું. મહારાજ કે સત્સંગી હોય એને કોઈ મંત્ર ટુમણ ટાક, મંત્ર જંત્ર ટુમણ ટાપણ કોઈ દેનારો મળે, મળે પુત્ર દેનારો મળે તો એમાં તરત પ્રતીતિ આવે છે. એવા સત્સંગીઓ ઘણા ન હોય, મહારાજના શબ્દો છે. અને જેને એમાં પ્રતીતિ આવે છે એ સત્સંગી છે તો પણ અડધો વિમુખ છે. 38મો વચનામૃત છે માચા ભક્તનું. પછી મહારાજે માચા ભક્તની વાત કરી છે. મહારાજ કે માચા ભક્ત છે એને એકાંતિક ભક્ત છે. કેમ? કારણ કે જ્યારે એ કોઈ કિમ્યાગર એમના ઘરે આવ્યો, એમણે કહ્યું કે લાવો ભગત, તમે સદાવર્તી છો તો તમને સોનામાંથી, સોરી રૂપામાંથી તાંબુ કરતા શીખવું, તમને આ બુટ્ટી બતાવું. ભગતે લાકડી લીધી, ખૂણામાં પડી હતી ને, હાલ તો થાય અહીંથી, અમને હવે ભગવાન મળ્યા છે, અમારે તમારા પાસેથી કાંઈ નથી જોતું, ગામની બહાર મૂકી આવ્યા. લ્યો મહારાજ કે આવા હોય એને એકાંતિક ભક્ત કહેવાય અને એનો ભગવાનને વિશે પ્રવેશ થાય છે. પછી મહારાજે પ્રવેશનું સમજાવ્યું છે. તો એકમાત્ર ભગવાન ગોપતૃત્વ વર્ણમ તથા મને મળ્યા જે ઈષ્ટદેવ, આપણને તો ફિક્સ છે કે આપણા ભગવાન સ્વામિનારાયણ જે સર્વોપરિ છે અને જેનો મહિમા અપરંપાર છે. મહારાજ કહે છે, નહીં તો તમે ન ચિંત રહેજો, કરવું તમાય કાય નથી, જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. જે તમને મળ્યા છે એ તો અક્ષર થકી પાર છે. જે જે થાય છે જગતમાં તેનો બીજો નથી કરનાર એવા મહારાજ આપણને મળ્યા છે. એટલે આપણે તો ગોપતૃત્વ વર્ણન તથામાં બીજી કોઈ પસંદગી કરવાની નથી, બસ જેની સાથે જોડાયા છીએ એમાં દ્રઢ નિષ્ઠા રાખવાની વાત છે. હા, એનો મતલબ એમ નથી હો કે મહિમાના ઓથી આપણે છકી જવું અને એક આપણને મળ્યા છે એ રાખી અને બીજા બધાને એમ નહીં. મહારાજે બધાએ એમય કહ્યું છે કે કોઈ દેવની નિંદા ન કરવી, તો આપણા દ્વારા આપણા મુખ દ્વારા કોઈની નિંદા પણ ન થાય અને બધાને આદરભાવ સાથે પણ પતિવ્રતાની ભક્તિ એક નહીં. પાંચમું લક્ષણ છે આત્મનિક્ષેપમ. બધું થાય, દાન થાય, તપ થાય, વ્રત થાય, ભજન થાય, ધ્યાન થાય, પણ આત્મનિક્ષેપમ, પોતાનું સર્વસ્વ અર્પણ કરવું, મન કર્મ વચને ભગવાનને સમર્પિત થવું, એ છે આત્મનિક્ષેપમ. એક વખત ગોપીઓ, એમને વાસળી ઉપર ઈર્ષ્યા આવી કે આ વાસળી છે એને આ કાનુડો છે એ હંમેશા પોતાના કેડે જ ખોસી રાખે, પોતાના ઓઠે લગાવી એના પગ દાબે, અરે સુવે ત્યારે પણ એનાથી દૂર નથી મૂકતો. આવી બધી વાસળીને કાનુડો ચાહે છે, એનો વાસળીના શું મોટા ભાઈ ગઈ છે. આવી ઈર્ષ્યા થાય ને ઈર્ષ્યાથી બળે. એક દિવસની વાત, એ ભગવાન શ્રી કૃષ્ણ કાનુડા એ કદમના વૃક્ષ નીચે સૂતા છે, પણ આજે વાસળી ભૂલથી, જોકે ભૂલથી નહીં પણ સાઈથી થોડીક દૂર મૂકી. ગોપીઓ જોઈ ગઈ અને ગોપીઓ એક બે ગોપી બિલ્લી પગે આવી વાસળી લઈ અને જંગલમાં જતી રહી. જંગલમાં બધી ગોપીઓ ભેળી થઈ અને વાસળીને પૂછવા લાગી, અરે વાસળી બેન, આ તારા આવા આવા મોટા શું ભાગ છે, તેવું શું કર્યું છે કે આ કાનુડો તને મૂકતો નથી, હે હંમેશા તારી કેડે ખોસી રાખે છે, તને ઓઠે લગાવે છે, હે તારા મોટા આવા મોટા શું ભાગ છે. ત્યારે વાસળીએ કીધું કે સાંભળો, હું અંદરથી ખાલી છું ને, એટલે કૃષ્ણને મનવાલી છું. શું? હું અંદરથી ખાલી છું, બસ મારા કોઈ સંકલ્પો નથી, ભગવાન શ્રી કૃષ્ણને હું તદ્દન સમર્પિત છું. એટલા માટે મેં એને કહી રાખ્યું છે કે વાલા તારી બંસી બની બજવું છે મારે, સુર ક્યારે અને કેવા છેડવા એ તો જોવાનું છે તારે, હું તો તારી બંસી બની બજવા માંગુ છું. એમ આપણે પણ મહારાજને કહી દીધું કે હે મહારાજ, અમે તો તમારા ભક્ત છીએ, અમારે તો તમારી બંસી બની બજવું છે. આ જગતમાં તમે જેમ અમે રાખો, મહારાજે વચનામૃતમાં પણ કીધું છે કે ભગવાન આપણને જેમ રાખે તેમ રહેવું છે. અબ સો પદયાઈસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મે. બસ આપણા જીવનનો તમામ ભાર એ ભગવાનને આપણે સોંપી દીધો છે. હા, એનો મતલબ એમ નથી કે બધું છોડી ઘર બાર સંસાર બધું છોડી અને બાવા સાધુ થઈ જવું, એનો મતલબ એમ નથી. આત્મનિક્ષેપનો મર્મ સમજવાનો છે. મધ્યના 61માં વચનામૃતમાં મહારાજે બહુ સરસ સમજાવ્યું છે. મહારાજ કે મોટેરાની તો એ પરીક્ષા છે જે કે પોતાનું સર્વસ્વ એ ભગવાનને સમર્પણ કરી રાખે. સત્સંગને અર્થે માથું દેવું હોય તો પણ દે, અને પરમેશ્વર આજ્ઞા કરે કે તું પરમહંસ થા તો તત્કાળ પરમહંસ થાય. આ જે સમર્પણનો ભાવ છે એ જ આત્મનિક્ષેપમ છે, એ જ ભગવાનને તદ્દન શરણાગતિ છે. પીપલાવના પ્રભાશંકર પરણે છે, જાન ઉપડવાની તૈયારીઓ છે, ઢોલીડાઓ ઢોલ વગાડે છે, મંગળ ગીતો ગવાય છે, બસ હવે શ્રીફળ વધેરાય અને ગાડાઓ ચાલતા થાય એટલી જ વાર છે. લાડાપાડા શણગાર કરી અને પ્રથમ ગાડામાં એ પીપળાવના પ્રભાશંકર બેઠા છે. બરાબર એ જ વખતે વડતાલથી એક ખેપિયો કાગળ લઈને આવ્યો. પૂછ્યું, પ્રભાશંકર ક્યાં છે? જો પેલા ગાડા ઉપર બેઠા ને તે પેલા વરાજા, એ હા એ આવ્યા. હાથમાં કાગળ આપ્યો, લ્યો મહારાજે આ સુંદર કાગળ આપ્યો છે, કીધું છે કે પ્રભાશંકરને હાથો હાથ આપજો, ખોલો વાંચો. કાગળ બંધ કરી અને છલાંગ મારે ગાડા ઉપરથી નીચે ઉતરી ગયા. પિતાજીને કીધું, પિતા આજે જાન નહીં જાય, હું જાઉં છું, કહીને ચાલતા થઈ ગયા. મીંઢોળ પણ છોડ્યો નથી, નીકળી ગયા. અરે પણ આટલી બધી જાન ઉપર દીકરા પછી જા? નહીં નહીં, મહારાજની આજ્ઞા છે, પહેલા મહારાજ પછી બધું. ચાલતા થઈ ગયા. આવ્યા વડતાલ, મહારાજ બેઠા હતા, દંડવત કર્યા, જોયું, અરે ભગત આ આ હાથમાં શું બાંધ્યું છે? મહારાજ એ બધું અમારા વ્યવહારિક કાર્યો હોય એટલે કાંઈ નહીં, બોલો શું આજ્ઞા છે? એમ નહીં ભગત આ શું છે? અરે મહારાજ અમારા લગ્ન થતા હતા અને જાન નીકળી હતી એટલા માટે આ મીંઢોળ બાંધ્યો છે. અરે ભગત અમારે ક્યાંય એટલી બધી ઉતાવળ હતી? થોડાક લેટ થોડાક ખમીને જાનનો કાર્ય પતાવીને આવ્યા હોત તો ક્યાં વાંધો હતો? ના મહારાજ, અમારાથી એટલું મોડું ન થાય, વ્યવહારિક કાર્ય તો ક્યારે પૂરા થવાના નથી. પહેલાં મહારાજ પહેલાં તમારી આજ્ઞા અને પછી અમે. ગુણાતીતાનંદ સ્વામી કહે ને કે કામમાંથી પરવારીને કોઈ પ્રભુ ભજતો નથી. કેવી કેવી સમર્પણ ભાવના હશે. હા, આજે પણ એવા ઘણા બધા ભક્તો છે કે જે તદ્દન 100% એ સમર્પિત છે. આજે સંતોનો ગુરુકુલમાંથી ફોન આવે તો તત્કાળ બધું છોડી, પોતાના કામ છોડી, પોતાના અતિ નજીકના હોય એના લગ્ન હોય એ પણ છોડી અને સંતો પાસે આવે છે. આવા આજે કળિયુગમાં પણ એકાંતિક અને આવા આત્મનિક્ષેપ ધારી ભક્તો છે. આપણા ગુંદાસરાના મૂળજી ભગત હતા, હે લગ્ન હોય પોતાના દીકરાના એકના એક દીકરાના લગ્ન હોય છતાંય બપોરે ઠાકોર જગાડવા 2:30 વાગે જાવું એટલે જાવું, નીકળી જાય. આ બાજુ મહેમાન આવ્યા આ હોય, સવારે પૂજા કરવા જાવું એટલે જાવું, મંદિરે જ આવવાનું ભગવાનની પાસે. આત્મનિક્ષેપમ છે, સંપૂર્ણતા ભગવાનને સમર્પિત. છઠ્ઠું છે કાર્પણ્યમ. પોતાના સ્વામી, પોતાના ઈષ્ટદેવ એને અને તેના ભક્તોની પાસે દીન ભાવે વર્તવું, એને કહેવાય કાર્પણ્યતા. અયોધ્યાના રાજા દશરથ એ સાધુ સંતોના પગમાં પડે છે. રાજા દશરથ છે, અપાર સંપત્તિના માલિક છે, છતાંય સાધુ સંતો એમના દીન થઈ અને એના શરણે પડે છે. જો આ એક દીનતા છે, હીનતા નથી, દીનતા છે. મોટાઈ હોય છતાંય નમ્રતા એક સદગુણ છે, અવગુણ નથી. મધ્યના 25મા વચનામૃતમાં બહુ સરસ મહારાજે સમજાવ્યું છે. મહારાજ પ્રશ્ન પૂછ્યો સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કે મહારાજ એ ભગવાન શે પ્રકારે રાજી થાય હે? મહારાજે બંનેના વિભાગ કર્યા, ત્યાગી માટે, ગ્રહસ્થ માટે. પહેલા મહારાજે ગ્રહસ્થ માટે કહ્યું કે જ્યારે ઘરમાં એક મણ અન્ન ખાવા મળતું હોય ને ત્યારે જેવી સંતની ઉપર પ્રીતિ હોય ને દીન પણ હોય ને પછી એક ગામનું રાજ્ય મળે, 5 ગામનું રાજ્ય મળે, 50 ગામનું રાજ્ય આવે, 100 ગામનું, અરે સમગ્ર પૃથ્વીનું રાજ્ય આવે, તો પણ સંતની આગળ જેવો દીન આધીનપણે રહેતો હોય એવો ને એવો જ દીન આધીનપણે રહે તો ભગવાન ને સંત એના ઉપર રાજી થાય છે. આજે આપણે આ બાબતને વિચારીએ તો આપણે સંતો પાસે ગુરુકુલમાં ભણવા માટે આવ્યા હોઈએ અથવા તો એમને સત્સંગીત પહેલી વખત થયા હોઈએ ત્યારે આપણા વર્તન કેવા હોય, ત્યારે આપણને કાંઈ ન આવડતું હોય, સત્સંગનો એકડો ઘોડતા હોઈએ ત્યારે તો સંતો પાસે એવા દિન આધીન થઈને રહેતા હોઈએ. એમ કરતા કરતા ગુરુકુલના સંસ્કારો મેળવતા મેળવતા આ જગતમાં મોટી મોટી કંપનીઓ મોટા મોટા માલિક બની જાય, છતાંય એનો એ દિન ભાવ એને સંત સાથે નમ્રતા તો એ સાચો સત્સંગ અને સાચો આપણો દીન ભાવ છે. એવી રીતે ત્યાગી માટે મહારાજે લખ્યું, મહારાજ કે ત્યાગી હોઈને પ્રથમ જેવો તેવો પ્રથમ જેવી રીતે સંતની સેવા ચાકરી કરતો હોય ને પછી એનામાં ભગવાન જેવા ઐશ્વર્ય આવે, કેવા ભગવાન જેવા ઐશ્વર્ય આવે તો પણ એવી ને એવી સંત સાથે સંતની ટેલ ચાકરી કરે પણ સંત સાથે બરોબરીયાપણું પિતરાય દાવો બાંધે નહીં તો એના ઉપર ભગવાનને સંત રાજી થાય છે. આપણો જ આપણો વિચાર કરીએ તો આમ તો આ સત્સંગમાં આવ્યા હોય, પહેલા દિવસો હોય, મુમુક્ષુ ભાવ હોય, કાંઈ આવડતું ન હોય, ઇવન ત્યાં સુધી કે ધોત્યું પહેરતા પણ ન આવડતું હોય, ચાદર ઓઢતા પણ ન આવડતું હોય, એ આપણને સંતો શીખવાડે. અરે ઠાકોર જમાડતા વિદ્યાર્થી હોય ત્યાં સુધી તો બે આથે ને કાંઈ એઠા ચોખું કાંઈ જોયા વિના જેમ આવે એમ હાલતું હોય, પશુઓની માફક આપણું જીવન હોય. પણ સંતો પાસે આવીએ, સંતો એક એક બાબત સદાચારની ખટકો રાખીને શીખવાડે. આજે નવસારી ગુરુકુલમાં જે આમ તો આપણને ગૌરવ થાય, તટસ્થ ભાવે આપણે જો વાત કરીએ તો આખાય સંપ્રદાયમાં જેવું સંતોનું ઘડતર થાય છે નવસારી ગુરુકુલમાં એવું બીજે ક્યાંય નહીં થતું હોય. એક એક ક્રિયાને પૂજ્ય જગત પાવન સ્વામી છે, પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી છે, આ તમામ સંતો એ એક એક ક્રિયા ઉપર ખટકો રાખી અને સચોટ ઘડતર કરે. જેમ એક શિલ્પી છે એ આમ એક એક ટાંકણો લઈને માંડે કરે ને, એવી રીતે મૂર્તિ તૈયાર કરે અને સંતો આજે જોઈએ છીએ. નહીંતર આવો બોલતા પણ ન આવડતું હોય, ખબર પણ ન હોય કે કેમ બોલવું ને ક્યાં બોલવું ને કેટલું બોલવું ને, પણ કલાકો કલાકો સુધી સામે બેસી અને સંતો એ નિરીક્ષણ કરે, સુધારા વધારા કરે, એમ કરતાં કરતાં આ સ્થાને પહોંચાડે છે. બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવો ને આવો દિન ભાવ એ હંમેશાને માટે રહે. ગઢપુરમાં સભા હતી, મહારાજે મોકા ખાચરને બોલાવ્યા અને કાનમાં વાત કરી. પછી મહારાજ કે મોકા ખાચર, અમે જે વાત કરી ને એ બધી આ સભામાં વાત કરો. એટલે મોકા ખાચર કે સારું મહારાજ. પછી મોકા ખાચર ચાલુ કર્યું કે જુઓ હું છે ને કાંકરિયા તળાવ હતો, પછી એ વખતે ઝીણાભાઈ એ ઘોડે ચડીને આવ્યા, એટલે મેં પૂછ્યું ઝીણાભાઈને કે તમે ક્યાં જાઓ છો, એટલે ઝીણાભાઈ કે મહારાજના દર્શને ગઢપુર જવું છે. એટલે મેં કહ્યું કે મારે પણ સાથે આવવું છે તો હું સાથે ચાલુ, એટલે કાંઈ વાંધો નહીં ચાલો, પણ હા મારે ભડલીવાળા ભાણ ખાચર સાથે થોડુંક કામ છે, પહેલાં ત્યાં જઈશું ને પછી આમ જઈએ તો કાંઈ વાંધો નહીં, આપણે બંને સાથે જઈએ અને ત્યાં કામ પતાવી અને જઈએ. એટલે હું અને ઝીણાભાઈ એ બંને આવ્યા ભડલીના ભાણ ખાચર પાસે. એ બાર ફળિયામાં બેઠા હતા અને બરોબર અમે અમારા ઘોડા ઉપરથી નીચે ઉતરી એની પાસે ગયા, પણ એ ભાણ ખાચરે કપટ કર્યું, પોતાના આંખના ઈશારાથી પેલા પોતાના સેવકને કહી દીધું કે આ બંને ઘોડા લઈને નીકળી જાઓ. પણ એ વખતે ઝીણાભાઈ મારી સાથે હતા, એમણે ઈશારાને પારખી લીધો અને પોતાના શૂરવીરતાથી તલવાર માનમાંથી તલવાર કાઢી અને ભાણ ખાચરના માથાના વાળ પકડી અને તલવાર રાખી દીધી. તારા સેવકોને કે ઘોડા મૂકી દે નહીતર આ ગળું ઉડી જશે. શૂરવીરતાથી ઝીણાભાઈએ આ સમય સૂચકતા વાપરી અને ભાણ ખાચરને આવું કર્યું, એટલે સેવકોને આજ્ઞા કરી એટલે નીકળી ગયા. અમે બચી ગયા અને તરત જ ત્યાંથી નીકળી અને અહીંયા આવ્યા છીએ. મહારાજ ખૂબ રાજી થયા, પ્રસન્નતા દેખાડી કે આવા શૂરવીર ભક્ત છે. પણ હવે જો એ જ ઝીણા ભગત આવા શૂરવીર છે લૌકિક માર્ગે, એ જ ઝીણા ભગત જ્યારે મહારાજ વળજાણ ચાળિયામાં હતા, હીરાભાઈ ગામના કારભારી, એ વખતે એમના ઘરે મહારાજનો ઉતારો, એટલે આજની જેમ એ વખતે આવા ફોક્સ કે લાઇટું કે એવું કંઈ હતું નહીં, એટલે એ વખતે મશાલ જાળવા માટે એ ગામના લોકોમાંથી આવતા હોય, એટલે એ વખતે એ માણસ કહી ગયો કે હીરાભાઈ આજે હું સ્વામિનારાયણને ત્યાં મશાલ જાળવા નહીં આવું. પણ શું થયું, અમારી નાતમાં બધાએ કહે છે કે જો તું મશાલ જાળવા જઈશ તો અમે તને નાયત બહાર કરશું, એટલે અમે હું મશાલ જાળવા નહીં આવું. એટલે હીરાભાઈ કે કાંઈ વાંધો નહીં, તું નહીં આવતો હું જાળી લઈશ બસ. પણ આ વાત પેલા ઝીણાભાઈને ખબર પડી ગઈ, સાંભળી ગયા હશે કે કોઈના દ્વારા ખબર પડી હોય, એટલે ઝીણાભાઈ હીરાભાઈની પાસે ગયા કે હીરાભાઈ જો આજે છે ને મહારાજ પાસે હું મશાલ જાળીશ, એટલી સેવા મને આપશો? અરે ઝીણાભાઈ તમે આ શું બોલો છો, તમે તો આ ગામના રાજા કહેવાઓ, એટલે તમારે આ મશાલ ન જલાય. અરે ભગત, અરે રાજા ધીરાજ તો આપણો મહારાજ છે, એની આગળ તો રાજાને રંક બધું સરખું છે, એની આગળ તો આ ગામ એ તો કીડીના પગ જેવામાં ન આવે, એટલે આપણે તો મહારાજની આગળ શું હે ભગત, રહેવા દો, હું મશાલ જાળીશ. નહીં નહીં નહીં, તમારે ન જલાય, હું જાળીશ. જો ભગત, તમે છે ને આ ગામના કારોબારી કહેવાઓ, તમારે આ ગામમાં તમારી આબરૂ હોય, મહારાજ પધાર્યા હોય, તમારે ન જલાય, હું જાળીશ. બસ આવી રીતે બંને વચ્ચે ઝઘડો થઈ ગયો કે હું મશાલ જાળીશ, હું જાળીશ. ભગવાનની આગળ દીન ભાવ, એ જ શુરવીર, એ જ શુરવીર જીણાભાઈ, એ પેલા ભાણ ખાચર આગળ. એમ આ લોકમાં ગમે તેવા મોટાઈ હોય, મોટા મોટા વ્યવહારો કરતા હોઈએ, બુદ્ધિશાળી હોઈએ, પણ સંતની આગળ આવે, ભગવાનની આગળ આવે ત્યારે અતિ દીન ભાવ હોય. આ જ ભક્તની સાચી મોટાઈ છે. હા, કેવળ ભગવાનની આગળ પણ નહીં, ભગવાનના ભક્તની આગળ. મહારાજે પાકા હરિભક્તના લક્ષણમાં કહ્યું, પ્રથમના 58માં વચનામૃતમાં, કે જે પાકો હરિભક્ત હોય એ તો પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે. આ એની મોટાઈ છે. એ જીણાભાઈ કેવડા મોટા રાજા, છતાંય કમળસિંહભાઈ બીમાર નાના ભક્ત એનો ખાટલો ઉપાડવા માટે પોતે ગામ વચ્ચેથી નીકળ્યા. આ ખરી મોટાઈ છે, ભક્તની આગળ દીનભાવ. મહારાજે પ્રથમના 56માં વચનામૃતમાં કહે કે ભગવાનના ભક્તની આગળ દીન વચન ન બોલાય, ભગવાનની ભક્તની આગળ માને કરીને નમાય નહીં તો એ હરિભક્તને મોટી ખોટ છે, એનું અંગ ક્યારે વૃદ્ધિને પામે નહીં. એટલે કાર્પણ્યતા, ભગવાનના ભક્તની આગળ અતિ દીન ભાવથી રહેવું, આ શરણાગતિનું છઠ્ઠું લક્ષણ થાય છે. આમ શરણાગતિના 1, 2, 3, 4, 5 અને 6 લક્ષણો આપણે જોયા. પહેલું શું જોયું? આનુકૂલ્યસ્ય સંકલ્પઃ, બીજું પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, ત્રીજું રક્ષિષ્યતિ વિશ્વાસઃ, ચોથું ગોપ્તૃત્વ વર્ણમ, તથા પાંચમું આત્મનિક્ષેપમ કાર્પણ્ય, આત્મનિક્ષેપમ, અને છઠ્ઠું કાર્પણ્યમ. આ છ લક્ષણો જ્યારે પૂર્ણપણે આપણા જીવનમાં સાકારિત થાય ત્યારે આપણે મહારાજના પૂર્ણ શરણાગત કહેવાઈએ. આ શાસ્ત્ર પ્રમાણેના 6 લક્ષણો થયા. હવે આ શરણાગતિનો વિષય આપણે અહીંયા પૂર્ણ કરીશું. શરણાગતિના વિષય પછી આપણા અધ્યાત્મ જગતમાં, અધ્યાત્મ ક્ષેત્રે કયું સ્ટેપ આગળ આવે એની ચર્ચા આપણે આવતા પ્રવચનોમાં સમયની અનુકૂળતા પ્રમાણે કરીશું. અંતે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મહારાજ, અમે આપના શરણાગત છીએ, બસ હવે એટલી કૃપા કરજો મહારાજ કે આ શરણાગતિના 6 લક્ષણો અમે અમારા જીવનમાં સંપૂર્ણતઃ પ્રાપ્ત કરી શકીએ એવી મહારાજ અમારા ઉપર કૃપા કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.